पारा नंबर 13, वमा उबर्रियु। મારું મન બુરાઈથી મુક્ત છે એમ હું નથી કહેતો, મન તો બુરાઈ કરવા માટે ઉશ્કેરે જ છે, સિવાય કે કોઈની ઉપર મારા રબની દયા થાય। બેશક મારો રબ મોટો માફ કરનાર અને દયાળુ છે। બાદશાહે કહ્યું, તેમને મારી પાસે લાવો જેથી હું તેમને મારા માટે ખાસ કરી લઉં। જ્યારે યુસુફે તેની સાથે વાતચીત કરી તો તેણે કહ્યું, હવે આપ અમારે ત્યાં ઉચ્ચ દરજ્જો ધરાવો છો અને આપની પ્રમાણિકતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે। યુસુફે કહ્યું, દેશના ભંડારો મારા સુપ્રત કરી દો, હું રક્ષણ કરનાર પણ છું અને જ્ઞાન પણ ધરાવું છું। આવી રીતે અમે એ ભૂમિમાં યુસુફ માટે સત્તાનો માર્ગ મોકળો કર્યો। તેને સંપૂર્ણ અધિકાર હતો કે ચાહે ત્યાં પોતાનું સ્થાન બનાવે। અમે પોતાની કૃપાથી ચાહીએ છીએ તેને નવાજીએ છીએ। નેક લોકોનો બદલો અમે વ્યર્થ જવા દેતા નથી। અને આખિરતનો બદલો એ લોકો માટે વધુ સારો છે જેઓ ઈમાન લઈ આવ્યા અને અલ્લાહથી ડરીને વર્ત્યા। યુસુફના ભાઈઓ મિસ્ર આવ્યા અને તેને ત્યાં હાજર થયા। તેણે તેમને ઓળખી લીધા, પરંતુ તેઓ તેને ઓળખતા ન હતા। પછી જ્યારે તેણે તેમનો સામાન તૈયાર કરાવી દીધો તો ઉપડતી વખતે તેમને કહ્યું, તમારા ઓરમાન ભાઈને મારી પાસે લાવજો, જોતા નથી કે હું કેવી રીતે માપ ભરીને આપું છું અને કેવો સારો યજમાન છું। ફલા જો તમે તેને નહીં લાવો તો મારી પાસે તમારા માટે કોઈ અનાજ નથી, બલકે તમે મારી નજીક પણ ફરકશો નહીં. તેમણે કહ્યું, અમે પ્રયત્ન કરીશું કે પિતાજી તેને મોકલવા માટે રાજી થઈ જાય, અને અમે આવું જરૂર કરીશું. યુસુફે પોતાના ગુલામોને ઇશારો કર્યો, આ લોકોએ અનાજના બદલામાં જે માલ આપ્યો છે તે ચૂપકી દીધી, તેમના સામાનમાં જ રાખી દો. યુસુફે આવું એ અપેક્ષાએ કર્યું કે ઘરે પહોંચીને તેઓ પોતાનો પાછો મેળવેલ માલ ઓળખી જશે, અથવા આ ઉદારતા બદલ આભારી થશે અને કદાચ તેઓ પાછા આવે. જ્યારે તેઓ પોતાના બાપની પાસે ગયા તો કહ્યું, પિતાજી, હવે પછી અમને અનાજ આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે, આથી આપ અમારા ભાઈને અમારી સાથે મોકલી દો જેથી અમે અનાજ લઈને આવીએ, અને તેની રક્ષા માટે અમે જવાબદાર છીએ. પિતાએ જવાબ આપ્યો, શું હું તેના મામલામાં તમારી ઉપર એવો જ વિશ્વાસ કરું જેવો આ પહેલાં તેના ભાઈના મામલામાં કરી ચૂક્યો છું? અલ્લાહ જ સારો રક્ષણ કરનાર છે અને તે સૌથી મોટો દયાળુ છે. પછી જ્યારે તેમણે પોતાનો સામાન ખોલ્યો તો જોયું કે તેમનો માલ પણ તેમને પાછો આપી દેવામાં આવ્યો છે. આ જોઈ તેઓ પોકારી ઉઠ્યા, પિતાજી, બીજું અમને શું જોઈએ? જુઓ આ અમારો માલ પણ અમને પરત કરી દેવામાં આવ્યો છે. બસ હવે અમે જઈશું અને પોતાના બાળ બચ્ચા માટે અનાજ લઈ આવીશું, પોતાના ભાઈની રક્ષા પણ કરીશું અને એક ઊંટ ભરીને બીજું વધારે પણ લઈ આવીશું. આટલા અનાજનો વધારો સહેલાઈથી થઈ જશે. તેમના પિતાએ કહ્યું, હું કદાપી તેને તમારી સાથે નહીં મોકલું જ્યાં સુધી તમે અલ્લાહના નામથી મને વચન ના આપી દો કે તેને મારી પાસે જરૂર પાછો લઈને આવશો, સિવાય કે તમે ઘેરાઈ જાઓ. જ્યારે તેમણે તેને પોતપોતાના વચન આપી દીધા તો તેણે કહ્યું, જુઓ આપણી આ વાત ઉપર અલ્લાહ સાક્ષી અને દેખરેખ રાખનાર છે. પછી તેણે કહ્યું, મારા પુત્રો, મિશ્રના પાટનગરમાં એક દરવાજામાંથી દાખલ ન થજો, બલકે જુદા જુદા દરવાજાઓમાંથી જજો. પરંતુ હું અલ્લાહના ઈરાદાથી તમને નથી બચાવી શકતો. હુકમ તેના સિવાય કોઈનો ચાલતો નથી. તેની જ ઉપર મેં ભરોસો કર્યો અને જેને પણ ભરોસો કરવો હોય તેની ઉપર જ કરે. حيث أمرهم أبوهم ما كان يغني عنهم من الله من شيء إلا حاجة في نفس يعقوب قضاها وإنه لذو علم لما علمناه ولكن أكثر الناس لا يعلمون. પરંતુ હું અલ્લાહના ઈરાદાથી તમને નથી બચાવી શકતો. હુકમ તેના સિવાય કોઈનો ચાલતો નથી. તેની જ ઉપર મેં ભરોસો કર્યો અને જેને પણ ભરોસો કરવો હોય તેની ઉપર જ કરે. અને બન્યું પણ એમ જ કે જ્યારે તેઓ પોતાના પિતાની સલાહ મુજબ નગરમાં જુદા જુદા દરવાજાઓમાંથી દાખલ થયા તો તેનું આ સાવચેતીનું પગલું અલ્લાહના ઈરાદા સામે કોઈ કામ ના આવી શક્યું. હા, બસ યાકૂબના દિલમાં જે એક આશંકા હતી તેને દૂર કરવા માટે તેણે પોતાનાથી બનતી કોશિશ કરી લીધી. બેશક તે અમારા આપેલા જ્ઞાનના લીધે જાણકાર હતો, પરંતુ ઘણા ખરા લોકો મામલાની હકીકતને જાણતા નથી. قال إني أنا أخوك كانوا يعملون. આ લોકો યુસુફ સમક્ષ પહોંચ્યા તો તેણે પોતાના ભાઈને પોતાની પાસે અલગ બોલાવી લીધો અને તેને બતાવી દીધું, હું તારો એ જ ભાઈ છું જે ખોવાઈ ગયો હતો, હવે તું એ વાતોનું દુઃખ ન રાખ જે આ લોકો કરતા રહ્યા છે. مؤذن أيتها العير إنكم لسارقون. જ્યારે યુસુફ તે ભાઈઓનો સામાન ભરાવવા લાગ્યો તો તેણે પોતાના ભાઈના સામાનમાં પોતાનો પ્યાલો રાખી દીધો. પછી એક પોકારનારાએ પોકારીને કહ્યું, હે કાફલાવાળા, તમે ચોર છો. તેમણે પાછા વળીને પૂછ્યું, તમારી કઈ વસ્તુ ખોવાઈ ગઈ? સરકારી નોકરોએ કહ્યું, બાદશાહનો પ્યાલો અમને નથી જડતો. અને તેમના ઉપરીએ કહ્યું, જે વ્યક્તિ લાવીને આપશે તેના માટે એક ઊંટ ભાર ઇનામ છે, તેની હું ખાતરી આપું છું. તે ભાઈઓએ કહ્યું, અલ્લાહના સોગંદ, તમે લોકો સારી પેઠે જાણો છો કે અમે આ દેશમાં બગાડ કરવા નથી આવ્યા અને અમે ચોરી કરનારા લોકો નથી. તેમણે કહ્યું, સારું, જો તમારી વાત ખોટી નીકળી તો ચોરની શી સજા છે? તેમણે કહ્યું, આની સજા? જેના સામાનમાંથી વસ્તુ નીકળે તેને પોતાને જ સજા તરીકે રાખી લેવામાં આવે. અમારે ત્યાં તો આવા અત્યાચારીઓને સજા આપવાનો આ જ નિયમ છે. કુલ્લી મિન અલીમ. ત્યારે યુસુફે પોતાના ભાઈ પહેલાં તેમના થેલાઓની તલાશી લેવી શરૂ કરી, પછી પોતાના ભાઈના થેલામાંથી પોતાની ખોવાયેલી વસ્તુ કાઢી લીધી. આવી રીતે અમે યુસુફની મદદ પોતાની યુક્તિથી કરી. તેનું આ કામ ન હતું કે બાદશાહના દીન અર્થાત મિશ્રના શાહી કાનૂન હેઠળ પોતાના ભાઈને પકડતો, સિવાય એ કે અલ્લાહ જ આવું ચાહે. અમે જેના દરજ્જા ચાહીએ છીએ વધારી દઈએ છીએ, અને એ જ્ઞાન ધરાવનાર એવો છે જે દરેક જ્ઞાન ધરાવનારથી ઉચ્ચતર છે. એ ભાઈઓએ કહ્યું, આ ચોરી કરે એ કોઈ આશ્ચર્યની વાત નથી. આ પહેલાં આનો ભાઈ એટલે કે યુસુફ પણ ચોરી કરી ચૂક્યો છે. યુસુફ તેમની આ વાત સાંભળી ગળી ગયો. હકીકત તેમની સામે જાહેર ન કરી, બસ મનમાં આટલું કહી રહી ગયો, ઘણા દુષ્ટ છો તમે લોકો. મારા મોઢા મોઢ મારી ઉપર જે આરોપ તમે મૂકી રહ્યા છો તેની હકીકત અલ્લાહ બરાબર જાણે છે. તેમણે કહ્યું, હે સત્તાધારી સજ્જન એટલે કે અઝીઝ, આનો બાપ ઘણો વૃદ્ધ માણસ છે, તેના બદલે આપ અમારામાંથી કોઈને રાખી લો, અમે આપને ઘણો ભલો માણસ જોઈએ છીએ. યુસુફે કહ્યું, અલ્લાહની પનાહ, બીજી કોઈ વ્યક્તિને અમે કેવી રીતે રાખી શકીએ જેની પાસે અમે અમારો માલ જોયો છે, તેને છોડીને બીજાને રાખીશું તો અમે જુલમી હોઈશું. જ્યારે તેઓ યુસુફથી નિરાશ થઈ ગયા તો એક ખૂણામાં જઈને પરસ્પર સલાહ કરવા લાગ્યા. તેમનામાં જે સૌથી મોટો હતો તે બોલ્યો, તમે જાણતા નથી કે તમારા પિતા તમારી પાસેથી અલ્લાહના નામ ઉપર વચન લઈ ચૂક્યા છે, અને આ પહેલાં યુસુફના મામલામાં જે કંઈ તમે કરી ચૂક્યા છો તેની પણ તમને ખબર છે. હવે હું તો અહીંથી હરગિજ જઈશ નહીં જ્યાં સુધી મારા પિતા મને પરવાનગી ના આપે. અથવા પછી અલ્લાહ જ મારા માટે કોઈ ફેંસલો ફરમાવી દે, કેમ કે તે સૌથી સારો ફેંસલો કરનાર છે. તમે જઈને પોતાના પિતાને કહો, પિતાજી, આપના પુત્રે ચોરી કરી છે, અમે તેને ચોરી કરતો જોયો નથી. જે કંઈ અમને માલુમ થયું છે બસ એ જ અમે વર્ણવી રહ્યા છીએ, અને અદૃશ્યની સંભાળ તો અમે રાખી શકતા ન હતા. આપ એ વસ્તીના લોકોને પૂછી જુઓ જ્યાં અમે હતા. એ કાફલાને પૂછી લો જેની સાથે અમે આવ્યા છીએ. અમે પોતાના વર્ણનમાં બિલકુલ સાચા છીએ. પિતાએ આ વાત સાંભળીને કહ્યું, હકીકતમાં તમારા મને તમારા માટે એક બીજી મોટી વાત સહેલી બનાવી દીધી. સારું, આના ઉપર પણ ધીરજ રાખીશ અને સારી રીતે રાખીશ. શક્ય છે કે અલ્લાહ એ સૌને મારી સાથે મેળવી આપે, તે બધું જ જાણે છે અને તેના બધા કામ ડાપણ ઉપર આધારિત છે. પછી તેણે તેમની તરફથી મુખ ફેરવી લીધું અને કહેવા લાગ્યો, હા યુસુફ. એ મનોમન દુઃખી થઈ રહ્યો હતો અને તેની આંખો સફેદ પડી ગઈ હતી. પુત્રોએ કહ્યું, અલ્લાહના સોગંદ, આપ તો બસ યુસુફને જ યાદ કર્યા કરો છો, અહીં સુધી કે તેના દુઃખમાં આપ પોતાને સુખવી નાખશો અથવા પોતાનો જીવ આપી દેશો. તેણે કહ્યું, હું પોતાના દુઃખ અને મુસીબતની ફરિયાદ અલ્લાહ સિવાય કોઈને નથી કરતો, અને અલ્લાહથી જેવો હું વાકેફ છું તમે નથી. إِنَّهُ لَا يَيْأَسُ મારા પુત્રો, જઈને યુસુફ અને તેના ભાઈની શોધ કરો. અલ્લાહની કૃપાથી નિરાશ ન થાઓ. તેની કૃપાથી તો માત્ર કાફીરો જ નિરાશ થતા હોય છે. જ્યારે આ લોકો મિશ્ર જઈ યુસુફની હજૂરમાં પ્રવેશ્યા તો તેમણે કહ્યું, હે સત્તાધારી સજ્જન, અમે અને અમારા બાળ બચ્ચા સખત મુસીબતમાં સપડાયા છીએ અને અમે થોડી જ મૂડી લઈને આવ્યા છીએ. આપ અમને ભરપૂર અનાજ આપો અને અમને દાન આપો. અલ્લાહ દાન આપનારાઓને બદલો આપે છે. આ સાંભળીને યુસુફથી રહેવાયું નહીં. તેણે કહ્યું, તમને એ પણ કંઈ ખબર છે કે તમે યુસુફ અને તેના ભાઈની સાથે શું કર્યું હતું જ્યારે તમે અજ્ઞાનતામાં હતા? તેઓ ચોંકીને બોલ્યા, હે, શું તમે યુસુફ છો? તેણે કહ્યું, હા, હું યુસુફ છું અને આ મારો ભાઈ છે. અલ્લાહે અમારી ઉપર ઉપકાર કર્યો. હકીકત એ છે કે જો કોઈ સંયમ અને ધીરજ અપનાવે તો અલ્લાહને ત્યાં આવા સદાચારી લોકોનો બદલો વ્યર્થ જતો નથી. તેમણે કહ્યું, અલ્લાહના સોગંદ, તમને અલ્લાહે અમારી ઉપર શ્રેષ્ઠતા આપી અને ખરેખર અમે ગુનેગાર હતા. તેણે જવાબ આપ્યો, આજે તમારી ઉપર કોઈ પકડ નથી. અલ્લાહ તમને માફ કરે, તે સૌથી મોટો દયાળુ છે. જાઓ, મારું આ ખમીસ લઈ જાઓ અને મારા પિતાના ચહેરા ઉપર નાખી દો. તેમની દ્રષ્ટિ પાછી આવી જશે અને પોતાના બધા બાળ બચ્ચાને મારી પાસે લઈ આવો. ۖ જ્યારે આ કાફલો મિસ્રથી રવાના થયો તો તેમના પિતાએ કિનાન શહેરમાં કહ્યું, હું યુસુફની સુગંધ અનુભવી રહ્યો છું, તમે લોકો ક્યાંક એમ ન કહેવા લાગો કે વૃદ્ધાવસ્થાના કારણે મારી બુદ્ધિ નાઠી ગઈ છે. કુટુંબીજનો બોલ્યા, અલ્લાહના સોગંદ, આપ હજી પણ પોતાની એ જ જૂની ઘેલછામાં પડેલા છો. પછી જ્યારે ખુશખબર લાવનાર આવ્યો તો તેણે યુસુફનું ખમીસ યાકૂબના ચહેરા ઉપર નાખી દીધું અને એકાએક તેની દ્રષ્ટિ પાછી આવી ગઈ. ત્યારે તેણે કહ્યું, હું તમને નહોતો કહેતો, હું અલ્લાહ તરફથી એ જાણું છું જે તમે નથી જાણતા. બધા બોલી ઉઠ્યા, પિતાજી, આપ અમારા ગુનાઓની માફી માટે દુઆ કરો, સાચે જ અમે ગુનેગાર હતા. તેણે કહ્યું, હું પોતાના રબને તમારા માટે માફીની દુઆ કરીશ, તે મોટો માફ કરનાર અને દયાળુ છે. પછી જ્યારે આ લોકો યુસુફ પાસે પહોંચ્યા તો તેણે પોતાના માતા પિતાને પોતાની સાથે બેસાડી લીધા અને પોતાના સૌ કુટુંબીજનોને કહ્યું, ચાલો હવે નગરમાં ચાલો, અલ્લાહ ચાહશે તો સુખ શાંતિથી રહેશો. وَقَالَ يَا أَبَتِ هَذَا تَأْوِيلُ رُؤْيَايَ مِن قَبْلُ قَدْ جَعَلَهَا رَبِّي حَقًّا وَقَدْ أَحْسَنَ بِي إِذْ أَخْرَجَنِي નગરમાં દાખલ થયા પછી તેણે પોતાના માતા પિતાને ઉઠાવીને પોતાની પાસે સિંહાસન ઉપર બેસાડ્યા અને બધા જ તેની આગળ એકદમ સિજદામાં ઝૂકી ગયા. યુસુફે કહ્યું, પિતાજી, આ સ્વપ્ન ફળ છે, મારા એ સ્વપ્નનું જે મેં જોયું હતું, મારા રબે તેને હકીકત બનાવી દીધું. તેનો ઉપકાર છે કે તેણે મને કેદખાનામાંથી છોડાવ્યો અને આપ લોકોને રણમાંથી લાવી મારી સાથે મેળાપ કરાવ્યો. જો કે શેતાને મારી અને મારા ભાઈઓ વચ્ચે કલહ સર્જ્યો હતો. હકીકત એ છે કે મારો રબ અનુભવી ન શકાય તેવી યુક્તિઓ વડે પોતાનો ઈરાદો પૂરો કરે છે. બેશક તે બધું જ જાણનાર અને ડાપણવાળો છે. હે મારા રબ, તે મને રાજ્ય બક્ષ્યું અને મને મામલાઓના તળ સુધી પહોંચવાનું શીખવાડ્યું. આકાશો અને ધરતીના સર્જક તું જ દુનિયા અને આખિરતમાં મારો વાલી છે. મારો અંત ઇસ્લામ ઉપર કર અને છેવટે મને સાલેહીન એટલે કે સદાચારીઓ સાથે મેળવી દે. એ નબી, આ કિસ્સો ગેબની ખબરોમાંથી છે જે અમે તમારી ઉપર વહી કરી રહ્યા છીએ. નહીં તો તમે એ વખતે હાજર ન હતા જ્યારે યુસુફના ભાઈઓએ એકબીજા સાથે મળીને કાવતરું કર્યું હતું. પરંતુ તમે ગમે તેટલું ચાહો તેમના પૈકી ઘણા ખરા લોકો ઈમાન લાવવાના નથી. જો કે તમે આ સેવા માટે તેમની પાસે કોઈ બદલો પણ નથી માંગતા. આ તો એક જાહેર શિખામણ છે તમામ દુનિયાવાળાઓ માટે. આકાશો અને ધરતીમાં કેટલીય નિશાનીઓ છે જેની ઉપરથી આ લોકો પસાર થતા રહે છે અને જરાય ધ્યાન આપતા નથી. તેમનામાંથી ઘણા ખરા અલ્લાહને માને છે, પરંતુ એવી રીતે કે તેની સાથે બીજાઓને ભાગીદાર ઠેરવે છે. શું તેઓ નિશ્ચિંત છે કે અલ્લાહની કોઈ આફત તેમને ઝડપી નહીં લે, અથવા બેખબરીમાં કયામતની ઘડી ઓચિંતી તેમની ઉપર આવી નહીં જાય? ઉલ્હાદિગી સબીલી અદઉ ઇલ તમે તેમને સ્પષ્ટ કહી દો, મારો માર્ગ તો આ છે, હું અલ્લાહ તરફ બોલાવું છું, હું પોતે પણ પૂર્ણ અજવાળામાં પોતાનો માર્ગ જોઈ રહ્યો છું અને મારા સાથીઓ પણ, અને અલ્લાહ પાક છે અને શિર્ક કરનારાઓ જોડે મારો કોઈ સંબંધ નથી. હે નબી, તમારી પહેલા અમે જે પૈગંબરો મોકલ્યા હતા તેઓ સૌ પણ મનુષ્ય જ હતા અને આ જ વસ્તીઓના રહેનારાઓમાંથી હતા, અને તેમની તરફ અમે વહી મોકલતા રહ્યા છીએ. શું આ લોકો ધરતી ઉપર હર્યા ફર્યા નથી કે એ કોમોનો અંજામ તેમને ન દેખાયો જે તેમની પહેલાં થઈ ગઈ છે? બેશક આખિરતનું ઘર એ લોકો માટે ઓર વધારે સારું છે જેમણે પૈગંબરોની વાત માનીને સંયમનો માર્ગ અપનાવ્યો. શું હવે પણ તમે લોકો નહીં સમજો? અગાઉના પૈગંબરો સાથે પણ આમ જ થતું રહ્યું છે કે તેઓ મુદ્દતો સુધી શિખામણ આપતા રહ્યા અને લોકો ઈમાન ન લાવ્યા, ત્યાં સુધી કે જ્યારે પૈગંબરો લોકોથી નિરાશ થઈ ગયા અને લોકોએ પણ સમજી લીધું કે તેમની સાથે ઝૂઠ બોલવામાં આવ્યું હતું, તો અચાનક અમારી મદદ પૈગંબરોને પહોંચી ગઈ. પછી જ્યારે આવો સમય આવી જાય છે તો અમારો નિયમ છે કે જેને અમે ચાહીએ છીએ બચાવી લઈએ છીએ, અને ગુનેગારો ઉપરથી તો અમારી આફત ટાળી જ શકાતી નથી. પુરોગામીઓના આ કિસ્સાઓમાં અક્કલમંદ લોકો માટે ભોતપાઠ છે. આ જે કંઈ કુરાનમાં વર્ણવવામાં આવી રહ્યું છે તે ઘડી કાઢેલી વાતો નથી, બલકે જે ગ્રંથો આની અગાઉ આવી ચૂક્યા છે તેમનું જ સમર્થન કરે છે, અને દરેક વસ્તુની તફસીલ અને ઈમાન લાવનારાઓ માટે માર્ગદર્શન અને કૃપા. સૂરહ રદ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. તિલ્કા આયાતુલ અલિફ લામ મીમ રા, આ અલ્લાહના ગ્રંથની આયતો છે અને જે કંઈ તમારા રબ તરફથી તમારી ઉપર ઉતારવામાં આવ્યું છે તે બિલકુલ સત્ય છે, પરંતુ તમારી કોમના ઘણા ખરા લોકો નથી માનતા. એ અલ્લાહ છે જેણે આકાશોને તમે જોઈ શકો એવા ટેકા વગર ઊભા કર્યા, પછી તે પોતાના રાજ્ય સિંહાસન ઉપર બિરાજમાન થયો અને તેણે સૂર્ય અને ચંદ્રને એક કાનૂનને તાબે કર્યા. આ આખા તંત્રની પ્રત્યેક વસ્તુ એક ઠરાવેલા સમય સુધી ચાલી રહી છે અને અલ્લાહ જ આ સમગ્ર કાર્યનું નિયમન કરી રહ્યો છે. તે નિશાનીઓ સ્પષ્ટ કરીને વર્ણવે છે. કદાચ તમે પોતાના રબની મુલાકાતનો વિશ્વાસ કરો. અને તે જ છે જેણે આ ધરતી ફેલાવી રાખી છે, આમાં પર્વતોના ખૂંટા ખોસી રાખ્યા છે અને નદીઓ વહેવડાવી દીધી છે. તેણે જ દરેક પ્રકારના ફળોની જોડીઓ પેદા કરી છે અને તે જ દિવસ ઉપર રાતને ઢાંકી દે છે. આ બધી વસ્તુઓમાં મોટી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ વિચાર કરે છે. અને જુઓ, ધરતી ઉપર જુદા જુદા પ્રદેશો જોવા મળે છે જે એકબીજાની લગોલગ આવેલા છે. દ્રાક્ષના બગીચા, ખેતરો છે, ખજૂરના વૃક્ષો છે, જેમાંથી કેટલાક એકવડિયા છે અને કેટલાક બેવડા. આ સૌને એક જ પાણી સીંચે છે, પરંતુ સ્વાદમાં અમે કોઈને સારો બનાવીએ છીએ તો કોઈને ઉતરતી કક્ષાનો. આ બધી વસ્તુઓમાં અનેક નિશાનીઓ છે એ લોકો માટે જેઓ બુદ્ધિનો ઉપયોગ કરે છે. હવે જો તમારે આશ્ચર્ય પામવું હોય તો આશ્ચર્ય પામવા લાયક લોકોનું આ કથન છે. જ્યારે અમે મૃત્યુ પામીને માટી થઈ જઈશું તો શું અમે નવેસરથી પેદા કરવામાં આવીશું? આ એ લોકો છે જેમણે પોતાના રબ સાથે કુફર કર્યું છે. આ એ લોકો છે જેમની ડોકોમાં તોક પડેલી છે. આ લોકો જહન્નમી છે અને જહન્નમમાં હંમેશા રહેશે. سيئة قبل الحسنة وقد خلت من قبلهم المثلات وإن ربك لذو مغفرة للناس على وَإِنَّ رَبَّكَ لَشَدِيدُ الْعِقَابِ. આ લોકો ભલાઈ પહેલા બુરાઈ માટે ઉતાવળ કરી રહ્યા છે, જો કે એમની પહેલા જે લોકો આ રસ્તે ચાલ્યા છે તેમની ઉપર અલ્લાહના પ્રકોપના દાખલારૂપ ઉદાહરણો બની ચૂક્યા છે. હકીકત એ છે કે તારો રબ લોકોના અતિરેક છતાં તેમની સાથે દરગુજરથી કામ લે છે, અને એ પણ હકીકત છે કે તારો રબ સખત સજા આપનાર છે. આ લોકો જેમણે તમારી વાત સાંભળવાનો ઇનકાર કરી દીધો છે કહે છે, આ વ્યક્તિ ઉપર તેના રબ તરફથી કોઈ નિશાની કેમ ન ઉતરી? તમે તો માત્ર ચેતવણી આપનાર છો અને દરેક કોમ માટે એક માર્ગદર્શક છે. અલ્લાહ એકે એક ગર્ભવતીના પેટથી વાકેફ છે. જે કંઈ તેમાં બને છે તેને પણ તે જાણે છે, અને જે કંઈ તેમાં ઘટાડો વધારો થાય છે તેનાથી પણ તે પૂરેપૂરો વાકેફ રહે છે. દરેક વસ્તુ માટે તેને ત્યાં એક પ્રમાણ નિયત છે. એ છુપી અને જાહેર દરેક વસ્તુનો જાણનાર છે, તે મહાન છે અને દરેક સંજોગોમાં સર્વોપરી રહેનાર છે. તમારા પૈકી કોઈ વ્યક્તિ ચાહે મોટેથી વાત કરે કે ધીમેથી, અને કોઈ રાતના અંધકારમાં છુપાયેલી હોય અથવા દિવસના પ્રકાશમાં ચાલી રહી હોય, તેના માટે સૌ સમાન છે. وَإِذَا أَرَادَ اللَّهُ بِقَوْمٍ سُوءًا فَلَا مَرَدَّ لَهُ وَمَا لَهُم مِّن دُونِهِ مِن وَالٍ. દરેક મનુષ્યની આગળ અને પાછળ તેના નિયત કરેલા નિરીક્ષકો લાગેલા છે, જેઓ અલ્લાહના હુકમથી તેની ઉપર દેખરેખ રાખી રહ્યા છે. હકીકત એ છે કે અલ્લાહ કોઈ કોમની હાલત ત્યાં સુધી બદલતો નથી જ્યાં સુધી તે પોતાના લક્ષણો બદલી દેતી નથી. અને જ્યારે અલ્લાહ કોઈ કોમની બરબાદી લાવવાનો નિર્ણય કરી લે, તો પછી તે કોઈના ટાળે ટાળી શકાતી નથી. ન તો અલ્લાહના મુકાબલામાં આવી કોમનો કોઈ મદદગાર અને હિમાયતી હોઈ શકે છે. તે જ છે જે તમારી સામે વીજળીઓ ચમકાવે છે, જેને જોઈને તમને બીક પણ લાગે છે અને આશાઓ પણ બંધાય છે. તે જ છે જે પાણીથી લદાયેલા વાદળો ઉઠાવે છે. વાદળોની ગર્જના તેની પ્રશંસાની સાથે તેની પવિત્રતાનું વર્ણન કરે છે, અને ફરિશ્તા તેની બીકથી ધ્રુજતા ધ્રુજતા તેની પવિત્રતાનો જાપ કરે છે. તે કળાકા બોલાવતી વીજળીઓને મોકલે છે, અને ઘણીવાર તેમને જેની ઉપર ચાહે છે બરાબર એ જ હાલતમાં પાડી દે છે જ્યારે લોકો અલ્લાહ વિશે ઝઘડી રહ્યા હોય છે. હકીકતમાં તેની ચાલ ઘણી જબરજસ્ત છે. والذين يدعون من دونه لا يستجيبون لهم بشيء إلا كباسط كفيه إلى الماء ليبلغ فاه وما وما دعاء તેને જ પોકારવું સત્ય છે. રહી એ બીજી હસ્તીઓ જેમને તેને છોડીને આ લોકો પોકારે છે, તે તેમની દુઆઓનો કોઈ જવાબ નથી આપી શકતી. તેમને પોકારવું તો એવું છે જેવી રીતે કોઈ મનુષ્ય પાણીની તરફ હાથ ફેલાવી તેને વિનંતી કરે કે તું મારા મોં સુધી પહોંચી જા, જો કે પાણી તેના સુધી પહોંચવાનું નથી. બસ આવી જ રીતે કાફિરોના પોકાર પણ નિરર્થક પ્રયત્ન છે. એ તો અલ્લાહ જ છે જેને ધરતી અને આકાશની પ્રત્યેક વસ્તુ સ્વેચ્છાએ કે અનિચ્છાએ સિજદો કરી રહી છે, અને પ્રત્યેક વસ્તુના પડછાયા સવાર સાંજ તેની આગળ ઝૂકે છે. આમને પૂછો, આકાશ અને ધરતીનો રબ કોણ છે? કહો, અલ્લાહ. પછી એમને કહો કે જ્યારે હકીકત આ છે તો શું તમે તેને છોડીને એવા ઉપાસ્યોને પોતાના કાર્ય સાધક ઠેરવી લીધા જેઓ ખુદ પોતાના માટે પણ કોઈ નફા નુકસાનનો અધિકાર ધરાવતા નથી? કહો, શું આંધળો અને આંખોવાળો સમાન હોય છે? શું પ્રકાશ અને અંધકાર સરખા હોય છે? અને જો આવું નથી તો શું તેમના ઠેરવેલા ભાગીદારોએ પણ અલ્લાહની જેમ કંઈ પેદા કર્યું છે કે તેના કારણે તેમની ઉપર સર્જનની બાબત શંકાસ્પદ થઈ ગઈ? કહો, દરેક વસ્તુનો પેદા કરનાર માત્ર અલ્લાહ છે અને તે અદ્વિતીય છે, સૌની ઉપર વર્ચસ્વ ધરાવનાર. كذلك يضرب الله الأمثال. અલ્લાહે આકાશમાંથી પાણી વરસાવ્યું અને દરેક નદીનાળું પોતાની ગુંજાશ મુજબ તેને લઈને ચાલી નીકળ્યું. પછી જ્યારે પૂર આવ્યું તો સપાટી ઉપર ફીણ પણ આવી ગયા, અને આવા જ મેલના ફીણ એ ધાતુઓમાં પણ ઉભરાય છે જેમને ઘરેણાં અને વાસણ વગેરે બનાવવા માટે લોકો પીગળાવે છે. આ જ ઉદાહરણ વડે અલ્લાહ સત્ય અને અસત્યના મામલાને સ્પષ્ટ કરે છે. જે ફીણ છે તે ઉડી જાય છે, અને જે વસ્તુ મનુષ્ય માટે ફાયદાકારક છે તે ધરતી ઉપર રહી જાય છે. આવી રીતે અલ્લાહ ઉદાહરણો દ્વારા પોતાની વાત સમજાવે છે. જે લોકોએ પોતાના રબનું આમંત્રણ સ્વીકારી લીધું તેમના માટે ભલાઈ છે, અને જેમણે તેને કબૂલ ન કર્યું તેઓ જો ધરતીની બધી જ દોલતના પણ માલિક હોય અને તેટલી જ બીજી મેળવી લે તો તેઓ અલ્લાહની પકડથી બચવા માટે આ બધી ફિદિયામાં આપી દેવા માટે તૈયાર થઈ જશે. આ એ લોકો છે જેમની પાસેથી ખરાબ રીતે હિસાબ લેવામાં આવશે, અને તેમનું ઠેકાણું જહન્નમ છે, ઘણું જ ખરાબ ઠેકાણું. આ કેવી રીતે શક્ય છે કે એ મનુષ્ય કે જે તમારા રબના આ ગ્રંથને જે તેણે તમારી ઉપર ઉતાર્યો છે સાચો માને છે, અને એ મનુષ્ય જે આ હકીકત પ્રત્યે આંધળો છે બંને સમાન થઈ જાય? શિખામણ તો સમજદાર લોકો જ સ્વીકારે છે. અને તેઓ અલ્લાહ સાથે પોતાનો કરાર પૂરો કરે છે, તેને મજબૂતીથી બાંધી લીધા બાદ તોડી નથી નાખતા. તેમનું વર્તન એ હોય છે કે અલ્લાહે જે જે સંબંધો જાળવી રાખવાનો હુકમ આપ્યો છે તેને જાળવી રાખે છે, પોતાના રબથી ડરે છે, અને એ વાતનો ભય રાખે છે કે ક્યાંક તેમની પાસેથી ખરાબ રીતે હિસાબ ન લેવામાં આવે. Whoa. તેમની હાલત એ હોય છે કે પોતાના રબની પ્રસન્નતા માટે ધીરજ રાખે છે, નમાઝ કાયમ કરે છે, અમારી આપેલ રોજીમાંથી જાહેરમાં અને છુપી રીતે ખર્ચ કરે છે અને બુરાઈને ભલાઈ વડે દૂર કરે છે. આખિરતનું ઘર આ જ લોકો માટે છે. એટલે કે એવા બાગો જે તેમના કાયમી રહેઠાણ હશે તેઓ પોતે પણ તેમાં દાખલ થશે અને તેમના બાપ દાદા અને તેમની પત્નીઓ અને તેમની સંતાન પૈકી જે જે સદાચારી છે તેઓ પણ તેમની સાથે ત્યાં જશે. ફરિશ્તાઓ દરેક બાજુથી તેમના સ્વાગત માટે આવશે. અને તેમને કહેશે, તમારી ઉપર સલામતી છે. તમે દુનિયામાં જે રીતે ધીરજ રાખી તેના કારણે આજે તમે આના હકદાર થયા છો. તો કેવું સુંદર છે આ આખિરતનું ઘર. રહ્યા એ લોકો જેઓ અલ્લાહ સાથે કરાર મજબૂત બાંધી લીધા પછી તોડી નાખે છે, તેઓ એ સંબંધોને કાપી નાખે છે જેને અલ્લાહે જોડવાનો હુકમ આપ્યો છે, અને જેઓ ધરતી ઉપર બગાડ ફેલાવે છે તેઓ ધિક્કારને પાત્ર છે અને તેમના માટે આખિરતમાં ઘણું જ ખરાબ ઠેકાણું છે. અલ્લાહ જેને ચાહે છે વિપુલ રોજી આપે છે અને જેને ચાહે છે બાંધી રોજી આપે છે. આ લોકો દુનિયાના જીવનમાં મગ્ન છે. જો કે દુનિયાનું જીવન આખિરતના મુકાબલામાં થોડી પૂંજી સિવાય કંઈ નથી. આ લોકો જેમણે રિસાલતે મુહમ્મદીને માનવાનો ઇનકાર કરી દીધો છે કહે છે, આ વ્યક્તિ ઉપર તેના રબ તરફથી કોઈ નિશાની કેમ ન ઉતરી? કહો, અલ્લાહ જેને ચાહે છે ભટકાવી દે છે અને પોતાની તરફ આવવાનો માર્ગ તેને જ દેખાડે છે જે તેની તરફ વળે. આવા જ લોકો છે તેઓ જેમણે આ નબીનો સંદેશ માની લીધો છે અને તેમના દિલોને અલ્લાહની યાદથી સંતોષ પ્રાપ્ત થાય છે. જાણી લો, અલ્લાહની યાદ જ એ વસ્તુ છે જેનાથી દિલોને સંતોષ પ્રાપ્ત થતો હોય છે. પછી જે લોકોએ સત્યનો સંદેશ માન્યો અને સત્કાર્યો કર્યા તેઓ સદભાગી છે અને તેમના માટે સારું પરિણામ છે. હે નબી, આવી જ રીતે અમે તમને રસૂલ બનાવીને મોકલ્યા છે એક એવી કોમમાં જેની પહેલા ઘણી કોમો થઈ ચૂકી છે, જેથી તમે આ લોકોને એ સંદેશ સંભળાવો જે અમે તમારી ઉપર ઉતાર્યો છે. આ પરિસ્થિતિમાં કે જ્યારે આ લોકો પોતાના અત્યંત દયાળુ અલ્લાહના ઇનકાર કરનારા બનેલા છે, તેમને કહો કે તે જ મારો રબ છે, તેના સિવાય કોઈ ઉપાસ્ય નથી, તેની ઉપર જ મેં ભરોસો કર્યો અને તે જ મારું આશ્રય સ્થાન છે. અને શું થઈ જાત જો કોઈ એવો કુરાન ઉતારી દેવામાં આવ્યો હોત જેની શક્તિથી પર્વતો ચાલવા લાગત, અથવા ધરતી ફાટી જાત, અથવા મડદા કબરોમાંથી બહાર આવી બોલવા લાગત. આવી નિશાનીઓ દેખાડી દેવાનું જરાય મુશ્કેલ નથી, બલકે બધો જ અધિકાર અલ્લાહના હાથમાં છે. પછી શું ઈમાનવાળા હજી પણ કાફિરોની માંગણીના જવાબમાં કોઈ નિશાની પ્રગટ થવાની આશામાં બેઠા છે? અને તેઓ આ જાણીને નિરાશ નથી થઈ ગયા કે જો અલ્લાહ ચાહત તો સૌ મનુષ્યોને માર્ગદર્શન આપી દેત. જે લોકોએ અલ્લાહ સાથે કુફરનું વલણ અપનાવી રાખ્યું છે તેમની ઉપર તેમના કર્તૃકોના કારણે કોઈ ને કોઈ આફત આવતી જ રહે છે અથવા તેમના ઘરની નજીક ક્યાંક ઉતરી પડે છે. આ ક્રમ ચાલુ રહેશે ત્યાં સુધી કે અલ્લાહનો વાયદો આવીને પૂરો થાય. બેશક અલ્લાહ પોતાના વાયદાનો ભંગ નથી કરતો. તમારી પહેલા પણ અનેક રસૂલોની મજાક ઉડાવવામાં આવી છે, પરંતુ મેં હંમેશા ઇનકાર કરનારાઓને ઢીલ આપી અને છેવટે તેમને પકડી લીધા. પછી જોઈ લો કે મારી સજા કેવી સખત હતી. પછી શું તે કે જે એક એક મનુષ્યની કમાણી ઉપર નજર રાખે છે તેના મુકાબલામાં આ હિંમત કરવામાં આવી રહી છે કે લોકોએ તેના કેટલાક ભાગીદારો ઠેરવી રાખ્યા છે? હે નબી, આમને કહો, જો હકીકતમાં સાચે જ તેઓ અલ્લાહે પોતે બનાવેલા ભાગીદારો છે તો જરા તેમના નામ આપો કે તેઓ કોણ છે. શું તમે અલ્લાહને એક નવી વાતની ખબર આપી રહ્યા છો જેને તે જાણતો નથી કે પોતાની ધરતીમાં છે? કે પછી તમે લોકો બસ જેમ મોંમાં આવે તેમ બોલી નાખો છો? હકીકત એ છે કે જે લોકોએ સત્યના સંદેશને માનવાનો ઇનકાર કર્યો છે તેમના માટે તેમની ચાલબાજીઓ ખુશનુમા બનાવી દેવામાં આવી છે અને તેમને સીધા માર્ગથી રોકી દેવામાં આવ્યા છે. પછી જેને અલ્લાહ પદભ્રષ્ટ કરી દે તેને કોઈ રસ્તો બતાવનાર નથી. આવા લોકો માટે દુનિયાના જીવનમાં જ સજા છે અને આખિરતની સજા આનાથી પણ વધુ સખત છે. કોઈ એવો નથી જે તેમને અલ્લાહથી બચાવનાર હોય. અલ્લાહથી ડરનાર મનુષ્યો માટે જે જન્નતનો વાયદો કરવામાં આવ્યો છે તેની શાન એ છે કે તેની નીચે નદીઓ વહી રહી છે, તેના ફળો કાયમી છે અને તેનો છાંયડો પણ કાયમી, આ અંજામ છે સંયમી લોકોનો, અને સત્યનો ઇનકાર કરનારાઓનો અંજામ તેમના માટે દોજખની આગ છે. હે નબી, જે લોકોને અમે અગાઉ ગ્રંથ આપ્યો હતો તેઓ આ ગ્રંથથી કે જે અમે તમારી ઉપર ઉતાર્યો છે ખુશ છે, અને વિવિધ જૂથોમાં કેટલાક લોકો એવા પણ છે જેઓ તેની કેટલીક વાતોને નથી માનતા. તમે સ્પષ્ટ કહી દો, મને તો માત્ર અલ્લાહની બંદગીનો જ હુકમ આપવામાં આવ્યો છે, અને એનાથી રોકવામાં આવ્યો છું કે કોઈને તેની સાથે ભાગીદાર ઠેરવું. આથી હું તેની તરફ જ બોલાવું છું અને તેની તરફ મારે પાછા ફરવાનું છે. આ જ શિખામણ સાથે અમે આ અરબી ફરમાન તમારી ઉપર ઉતાર્યું છે. હવે જો તમે આ જ્ઞાન છતાં જે તમારી પાસે આવી ચૂક્યું છે લોકોની ઈચ્છાઓનું અનુસરણ કર્યું, તો અલ્લાહના મુકાબલે ન તો કોઈ તમારો મદદગાર કે સહાયક છે, અને ન તો કોઈ તેની પકડથી તમને બચાવી શકે છે. તમારી પહેલા પણ અમે અનેક રસૂલો મોકલી ચૂક્યા છીએ, અને તેમને અમે પત્નીઓ અને સંતાનવાળા જ બનાવ્યા હતા, અને કોઈ પણ રસૂલ માટે એ શક્ય ન હતું કે અલ્લાહના હુકમ વિના કોઈ નિશાની ખુદ લાવી દેખાડતો. દરેક યુગ માટે એક ગ્રંથ છે. અલ્લાહ જે કંઈ ઈચ્છે છે નષ્ટ કરી દે છે, અને જે વસ્તુને ઈચ્છે છે કાયમ રાખે છે. ઉમ્મુલ કિતાબ તેની જ પાસે છે. અને હે નબી, જે ખરાબ પરિણામની ધમકી અમે આ લોકોને આપી રહ્યા છીએ તેનો કોઈ ભાગ ચાહે તમારા જીવતા દેખાડી દઈએ અથવા તેના પ્રગટ થતા પહેલાં અમે તમને ઉઠાવી લઈએ, દરેક સંજોગોમાં તમારું કામ માત્ર સંદેશ પહોંચાડી દેવાનું છે અને હિસાબ લેવાનું કામ અમારું છે. والله يحكم لا معقب لحكمه وهو سريع الحساب. શું આ લોકો જોતા નથી કે અમે આ ધરતી ઉપર વધતા આવી રહ્યા છીએ? અલ્લાહ હકુમત કરી રહ્યો છે, કોઈ તેના નિર્ણયો ઉપર પુનર્વિચારણા કરવા વાળો નથી અને તેને હિસાબ લેતા કોઈ વાર લાગતી નથી. وَسَيَعْلَمُ الْكُفَّارُ لِمَنْ عُقِبَ الدَّارُ. તેમની પહેલા જે લોકો થઈ ગયા છે તેઓ પણ મોટી મોટી ચાલો ચાલી ચૂક્યા છે, પરંતુ મૂળ નિર્ણાયક ચાલ તો સંપૂર્ણપણે અલ્લાહના જ હાથમાં છે. તે જાણે છે કે કોણ શું કમાવી રહ્યો છે અને ટૂંક સમયમાં આ સત્યનો ઇનકાર કરનારાઓ જોઈ લેશે કે પરિણામ કોનો સારો આવે છે. આ ઇનકાર કરનારાઓ કહે છે કે તમે અલ્લાહના મોકલેલ નથી. કહો, મારી અને તમારી વચ્ચે અલ્લાહની સાક્ષી પૂરતી છે અને પછી એ મનુષ્યની સાક્ષી જે આકાશી ગ્રંથનું જ્ઞાન ધરાવે છે. સૂરે ઇબ્રાહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. الله الذي له ما في السماوات وما في الأرض وويل للكافرين من عذاب شديد يحبون الحياة الدنيا على الآخرة ويصدون عن سبيل الله ويبغونها عوجا અલિફ લામ રા. હે મુહમ્મદ, આ એક ગ્રંથ છે જેને અમે તમારી ઉપર ઉતાર્યો છે. જેથી તમે લોકોને અંધકારમાંથી કાઢી પ્રકાશમાં લાવો તેમના રબની પરવાનગીથી, એ અલ્લાહના માર્ગ ઉપર જે જબરજસ્ત અને પોતે જ પ્રશંસાપાત્ર છે અને આકાશો અને ધરતીની સૌ વસ્તુઓનો માલિક છે અને અત્યંત વિનાશકારી સજા છે સત્યનો ઇનકાર કરનારાઓ માટે, જેઓ દુનિયાની જિંદગીને આખિરત ઉપર પસંદગી આપે છે, જેઓ અલ્લાહના માર્ગથી લોકોને રોકી રહ્યા છે અને ચાહે છે કે આ માર્ગ તેમની ઈચ્છાઓ અનુસાર વાંકો થઈ જાય. આ લોકો ભટકવામાં ઘણી દૂર નીકળી ગયા છે. અમે પોતાનો સંદેશ આપવા માટે જ્યારે પણ કોઈ રસૂલ મોકલ્યો છે તેણે પોતાની કોમની ભાષામાં જ સંદેશ આપ્યો છે, જેથી તે તેમને સારી રીતે સ્પષ્ટતાપૂર્વક વાત સમજાવે. પછી અલ્લાહ જેને ચાહે છે ભટકાવી દે છે અને જેને ચાહે છે માર્ગદર્શન બક્ષે છે. તે સર્વોપરી અને ડાપણવાળો છે. અમે આ અગાઉ મૂસાને પણ પોતાની નિશાનીઓ સાથે મોકલી ચૂક્યા છીએ. તેને પણ અમે હુકમ આપ્યો હતો કે પોતાની કોમને અંધકારમાંથી કાઢીને પ્રકાશમાં લાવો અને તેમને બોધપ્રદ કિસ્સાઓ સંભળાવીને શિખામણ આપ. આ કિસ્સાઓમાં મોટી નિશાનીઓ છે એ દરેક મનુષ્ય માટે જે ધૈર્ય રાખનાર અને આભાર માનનાર હોય. યાદ કરો જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું, અલ્લાહના એ ઉપકારને યાદ રાખો જે તેણે તમારી ઉપર કર્યો છે. તેણે તમને ફિરોનવાળાઓથી છોડાવ્યા જે તમને સખત તકલીફ આપતા હતા, તમારા પુત્રોને મારી નાખતા હતા અને તમારી પુત્રીઓને જીવતી રહેવા દેતા હતા. તેમાં તમારા રબ તરફથી તમારી મોટી અજમાયશ હતી. شكرتم لأزيدنكم ولئن كفرتم إن عذابي لشديد. અને યાદ રાખો તમારા રબે ચેતવી દીધા હતા કે જો આભારી બનશો તો હું તમને હજી ઓર વધારે નવાજીશ, અને જો નેમતોનો ઇનકાર કરશો તો મારી સજા ઘણી સખત છે. અને મૂસાએ કહ્યું, જો તમે કુફ્ર કરો અને ધરતીના બધા જ રહેવાસીઓ પણ કાફિર થઈ જાય તો અલ્લાહને કોઈની જરૂર નથી, અને પોતે જ પ્રશંસા પાત્ર છે. وَالَّذِينَ مِنْ بَعْدِهِمْ لَا يَعْلَمُهُمْ إِلَّا اللَّهُ جَاءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنَاتِ فَرَدُّوا أَيْدِيَهُمْ وقالوا إنا كفرنا بما أرسلتم به وإنا لفي شك مما تدعون શું તમને એ કોમોના સમાચાર નથી પહોંચ્યા જેઓ તમારી અગાઉ થઈ ચૂકી છે? નૂહની કોમ, આદ, સમૂદ અને તેમના પછી આવનારી અનેક કોમો જેમની સંખ્યા અલ્લાહને જ ખબર છે. તેમના રસૂલ જ્યારે તેમની પાસે ચોખ્ખી વાતો અને સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા તો તેમણે પોતાના મોંમાં હાથ દબાવી લીધા અને કહ્યું, જે સંદેશ સાથે તમે મોકલવામાં આવ્યા છો અમે તેને નથી માનતા, અને જે વસ્તુ તરફ તમે અમને બોલાવો છો તેના વિશે અમે ભારે મૂંઝવનારી શંકામાં પડેલા છીએ. તેમના રસૂલોએ કહ્યું, શું અલ્લાહ વિશે શંકા છે જે આકાશો અને ધરતીનો સર્જક છે? તે તમને બોલાવી રહ્યો છે જેથી તમારા ગુના માફ કરે અને તમને એક નિશ્ચિત સમય સુધી મહેતલ આપે. તેમણે જવાબ આપ્યો, તમે કંઈ નથી બલકે અમારા જેવા જ મનુષ્ય છો. તમે અમને એ હસ્તીઓની બંદગી કરતા રોકવા માગો છો જેમની બંદગી બાપદાદાના જમાનાથી થતી આવી છે, તો સારું, તો લાવો કોઈ સ્પષ્ટ સનદ. الله يمن على من يشاء من عباده وما كان لنا أن نأتيكم بسلطان إلا بإذن તેમના રસૂલોએ તેમને કહ્યું, હકીકતમાં અમે કશું નથી બલકે તમારા જ જેવા મનુષ્યો, પરંતુ અલ્લાહ પોતાના બંદાઓમાંથી ચાહે છે તેને નવાજે છે, અને આ અમારા ખતિયારમાં નથી કે તમને કોઈ સનદ લાવી આપીએ. સનદ તો અલ્લાહના જ હુકમથી આવી શકે છે, અને અલ્લાહ ઉપર જ ઈમાનવાળાઓએ ભરોસો કરવો જોઈએ. અને અમે શા માટે અલ્લાહ ઉપર ભરોસો ન કરીએ જ્યારે અમારા જીવનના માર્ગોમાં તેણે અમારું માર્ગદર્શન કર્યું છે? જે યાતનાઓ તમે અમને આપી રહ્યા છો તે બદલ અમે ધૈર્ય રાખીશું, અને ભરોસો કરનારાઓનો ભરોસો અલ્લાહ ઉપર જ હોવો જોઈએ. છેવટે ઇનકાર કરનારાઓએ પોતાના રસૂલોને કહી દીધું, કાં તો તમારે અમારી મિલ્લતમાં પાછા આવવું પડશે, નહીં તો અમે તમને પોતાના દેશમાંથી કાઢી મૂકીશું. ત્યારે તેમના રબે તેમની ઉપર વહી મોકલી, અમે આ જુલમીઓને નષ્ટ કરી દઈશું. અને તેમના પછી તમને ધરતીમાં આબાદ કરીશું. આ ઈમાન છે તેનો જે મારી સમક્ષ જવાબ આપવાનો ભય રાખતો હોય અને જે મારી ધમકીથી ડરતો હોય. તેમણે ફેંસલો માગ્યો હતો તો આવી રીતે તેમનો ફેંસલો થયો, અને દરેક જુલમી સત્યનો શત્રુ પરાજિત થયો. પછી તેની આગળ તેના માટે જહન્નમ છે, ત્યાં તેને જખમના ધોવાણ જેવું પાણી પીવા માટે આપવામાં આવશે. જેને તે જબરજસ્તીથી ગળામાંથી ઉતારવાની કોશિશ કરશે અને ભાગ્ય જ ઉતારી શકશે. મૃત્યુ ચોમેરથી તેની ઉપર છવાયેલું રહેશે, પરંતુ તે મરવા નહીં પામે અને આગળ એક સખત યાતના તેને લાગેલી રહેશે. જે લોકોએ પોતાના રબ સાથે કુફર કર્યું છે તેમના કર્મોનું ઉદાહરણ એ રાગ જેવું છે, જેને એક તોફાની દિવસના વાવાઝોડાએ ઉડાવી દીધી હોય. તેઓ તેમના કરેલા કર્મોનો કોઈ ફળ પામી શકશે નહીં. આ જ છેલ્લા દરજ્જાની માર્ગ ભ્રષ્ટતા છે. શું તમે જોતા નથી કે અલ્લાહે આકાશો અને ધરતીના સર્જનને સત્ય ઉપર સર્જ્યા છે? તે ઈચ્છે તો તમને ખસેડીને એક નવીન મખલૂક તમારી જગ્યાએ લઈ આવે. આમ કરવાનું તેના માટે જરાય મુશ્કેલ નથી. અને જ્યારે આ લોકો એક સામટા અલ્લાહની સમક્ષ ઉઘાડા પડશે, તો એ વખતે તેમનામાંથી જેઓ દુનિયામાં નબળા હતા તેઓ એ લોકોને કે જેઓ મોટા બનેલા હતા કહેશે, દુનિયામાં અમે તમારા તાવેદાર હતા, હવે શું તમે અલ્લાહની સજાથી અમને બચાવવા માટે પણ કંઈ કરી શકો છો? તેઓ જવાબ આપશે, જો અલ્લાહે અમને છુટકારાનો કોઈ માર્ગ દેખાડ્યો હોત તો અમે જરૂર તમને દેખાડી દેત. હવે તો સરખું છે, ચાહે અમે કલ્પાંત કરીએ કે ધીરજ રાખીએ, કોઈ પણ સંજોગોમાં અમારા બચવાનો કોઈ માર્ગ નથી. وما كان لي عليكم من سلطان إلا أن دعوتكم فاستجبتم لي فلا تلوموني ولوموا أنفسكم. أَخَذْتُمُونِ مِنْ قَبْلِ إِنَّ الظَّالِمِينَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ. અને જ્યારે ચુકાદો આપી દેવામાં આવશે ત્યારે શૈતાન કહેશે, હકીકત આ છે કે અલ્લાહે જે વાયદા તમારી સાથે કર્યા હતા તે બધા જ સાચા હતા, અને મેં જેટલા વાયદા કર્યા તેમાંથી કોઈ પણ પૂરો ન કર્યો. મારી તમારી ઉપર કોઈ બળજબરી તો હતી નહીં. મેં આના સિવાય કંઈ કર્યું નથી કે પોતાના માર્ગ તરફ તમને બોલાવ્યા અને તમે મારું આમંત્રણ સ્વીકાર્યું. હવે મને દોષ આપશો નહીં, પોતાની જાતને જ દોષ આપો. અહીં ન તો હું તમારી ફરિયાદ સાંભળી શકું છું અને ન તો તમે મારી. આની પહેલાં જે તમે મને ખુદાઈમાં ભાગીદાર બનાવી રાખ્યો હતો હું તેની જવાબદારીથી મુક્ત છું. આવા જુલમીઓ માટે તો પીડાકારી સજા નક્કી છે. આનાથી વિરુદ્ધ જે લોકો દુનિયામાં ઈમાન લાવ્યા છે અને જેમણે સત્કર્મ કર્યા છે તેમને એવા બાગોમાં દાખલ કરવામાં આવશે જેની નીચે નદીઓ વહેતી હશે. ત્યાં તેઓ પોતાના રબના હુકમથી હંમેશા રહેશે. ત્યાં તેમનું સ્વાગત સલામતીની મુબારકબાદીઓ વડે થશે. كشجرة طيبة أصلها ثابت وفرعها في السماء ويضرب الله الأمثال للناس لعلهم يتذكرون. શું તમે જોતા નથી કે અલ્લાહે કલમે તૈયબા એટલે કે પાક વાતને કઈ વસ્તુ સાથે સરખાવ્યો છે? આનું ઉદાહરણ એવું છે કે એક ઊંચી જાતનું વૃક્ષ જેના મૂળ જમીનમાં ઊંડે સુધી જામેલા છે અને ડાળો આકાશ સુધી પહોંચેલી છે. દરેક પળે તે પોતાના રબના હુકમથી પોતાના ફળ આપી રહ્યું છે. આ ઉદાહરણો અલ્લાહ એટલા માટે આપે છે કે લોકો એમાંથી બોધ લે. અને કલમે એ ખબીસા એટલે કે નાપાક વાતનું ઉદાહરણ એ ખરાબ પ્રકારના વૃક્ષ જેવું છે જેને જમીનમાંથી ઉખેડીને ફેંકી દેવામાં આવે છે. તેના માટે કોઈ સ્થિરતા નથી. અલ્લાહ ઉપર ઈમાન લાવનારા લોકોને અલ્લાહ એક પાકા વચનના આધારે દુનિયા અને આખિરત બંનેમાં કૌલે સાબિત એટલે કે પાકી વાત એનાયત કરે છે અને જુલમીઓને અલ્લાહ ભટકાવી દે છે. અલ્લાહને અધિકાર છે જે ચાહે કરે. અલમ તર ઇલલ્લઝીના બદલુ નિઅમત અલ્લાહી કુફરન તમે જોયા એ લોકોને જેમણે અલ્લાહની નેમત મેળવી અને તેને અપકાર વડે બદલી નાખી અને પોતાની સાથે પોતાની કોમને પણ વિનાશના ઘરમાં ઝોકી દીધી, અર્થાત જહન્નમ, જેમાં તેઓ દાખલ થશે અને તે સૌથી ખરાબ ઠેકાણું છે. અને અલ્લાહના કેટલાક સમોવડિયા ઘડી કાઢ્યા જેથી તેઓ તેમને અલ્લાહના માર્ગથી ભટકાવી મૂકે. એમને કહો, સારું, ફાયદો ઉઠાવી લો, છેવટે તમારે પાછા ફરીને જવાનું તો દોજખમાં જ છે. હે નબી, મારા જે બંદા ઈમાન લાવ્યા છે તેમને કહી દો કે નમાઝ કાયમ કરે અને જે કંઈ અમે તેમને આપ્યું છે તેમાંથી જાહેર અને ખાનગીમાં સન્માર્ગમાં ખર્ચ કરે, એ પહેલાં કે એ દિવસ આવે જેમાં ન ખરીદ વેચાણ થશે અને ન તો મિત્રતા જ કામ આવશે. અલ્લાહ તે જ તો છે જેણે ધરતી અને આકાશોને પેદા કર્યા અને આકાશમાંથી પાણી વરસાવ્યું, પછી તેના વડે તમારા નિર્વાહ માટે વિવિધ પ્રકારના ફળો પેદા કર્યા, જેણે વહાણને તમારા માટે કામે લગાડ્યું કે સમુદ્રમાં તેના હુકમથી ચાલે અને નદીઓને તમારી સેવા માટે કામે લગાડી. જેણે સૂર્ય અને ચંદ્રને તમારા માટે કામે લગાડ્યા કે સતત ચાલી રહ્યા છે અને રાત અને દિવસને તમારા માટે કામે લગાડ્યા. ان الانسان لظلوم كفار જેણે તમને એ બધું જ આપ્યું જે તમે માગ્યું જો તમે અલ્લાહની નિયમતોની ગણતરી કરવા ચાહો તો નથી કરી શકતા હકીકત એ છે કે મનુષ્ય મોટો અન્યાયી અને અપકારી છે وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَذَا الْبَلَدَ آمِنًا وَاجْنُبْنِي وَبَنِيَّ أَن نَعْبُدَ الْأَصْنَامَ યાદ કરો એ સમય જ્યારે ઇબ્રાહીમે દુઆ કરી હતી પરવરદિગાર આ શહેર એટલે કે મક્કાને શાંતિનું શહેર બનાવો અને મને તથા મારી સંતાનને મૂર્તિ પૂજાથી બચાવો فَإِنَّهُ مِنِّي وَمَنْ عَصَانِي فَإِنَّكَ غَفُورٌ رَحِيمٌ પરવરદિગાર આ મૂર્તિઓએ અનેકોને ભટકાવ્યા છે શક્ય છે કે મારી સંતાનને પણ આ ભટકાવી દે એટલા માટે તેમનામાંથી જે મારા માર્ગ ઉપર ચાલે તે મારો છે અને જે મારી વિરુદ્ધનો માર્ગ અપનાવે તો બેશક તું માફ કરનાર દયાળુ છે وارزقهم من الثمرات لعلهم يشكرون પરવરદિગાર મેં એક ખેડાણ વિનાની ખીણમાં પોતાની ઓલાદમાંથી કેટલાકને તારા પ્રતિષ્ઠિત ઘર પાસે લાવીને વસાવ્યા છે પરવરદિગાર આ મેં એટલા માટે કર્યું છે કે આ લોકો અહીં નમાઝ કાયમ કરે આથી તું લોકોના દિલોને તેમના મોહિત બનાવો અને આ લોકોને ખાવા માટે ફળ આપ કદાચ આ લોકો કૃતજ્ઞ બને وَمَا يَخْفَى عَلَى اللَّهِ مِنْ شَيْءٍ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ પરવરદિગાર તું જાણે છે જે કંઈ અમે છુપાવીએ છીએ અને જે કંઈ જાહેર કરીએ છીએ અને હકીકતમાં અલ્લાહથી કંઈ પણ છુપાયેલું નથી ન ધરતી ઉપર ન આકાશોમાં અલ્હમ્દુલિલ્લાહિ અલ્લઝી વહબ લી અલલ કિબરિ ઇસ્માઈલ વ ઇસ્હાક ઇન્ના ઘણો આભાર છે એ અલ્લાહનો જેણે મને આ ઘડપણમાં ઇસ્માઇલ અને ઇસાક જેવા પુત્રો આપ્યા. હકીકત એ છે કે મારો રબ દુઆ જરૂર સાંભળે છે. હે મારા પરવરદિગાર, મને નમાઝ કાયમ કરનાર બનાવો અને મારી ઓલાદમાંથી પણ એવા લોકો ઉઠાવો જેઓ આ કાર્ય કરે. પરવરદિગાર, મારી દુઆ કબૂલ કર. પરવરદિગાર, મને અને મારા માતા પિતાને અને સૌ ઈમાન લાવનારાઓને એ દિવસે માફ કરી દેજે જ્યારે હિસાબ લેવામાં આવશે. હવે આ જુલમીઓ જે કંઈ કરી રહ્યા છે અલ્લાહને તમે તેનાથી બેખબર ન સમજો. અલ્લાહ તો તેમને ટાળી રહ્યો છે એ દિવસ માટે જ્યારે હાલત આ હશે કે આંખો ઉઘાડીને ઉઘાડી રહી ગઈ છે, માથું ઊંચું કરી ભાગતા જઈ રહ્યા છે, આંખો ઉપર ચોંટેલી છે અને હૃદય ઉડી જઈ રહ્યા છે. હે નબી, એ દિવસથી તમે એમને ડરાવી દો જ્યારે આપત્તિ તેમને આવી પકડશે. એ વખતે આ જુલમીઓ કહેશે, હે અમારા રબ, અમને થોડી વધુ મહેતલ આપી દે, અમે તારા આમંત્રણને સ્વીકારીશું અને રસૂલોનું અનુસરણ કરીશું. પરંતુ તેમને ચોખ્ખો જવાબ આપી દેવામાં આવશે કે શું તમે એ જ લોકો નથી જેઓ આ અગાઉ સોગંદ ખાઈ ખાઈને કહેતા હતા કે અમારી ઉપર તો ક્યારેય પડતી આવવાની જ નથી. فَفَعَلْنَا بِهِمْ وَضَرَبْنَا لَكُمُ الْأَمْثَالَ. જો કે તમે એ કોમોની વસ્તીઓમાં રહી ચૂક્યા હતા જેમણે પોતાની ઉપર પોતે જુલ્મ કર્યો હતો, અને જોઈ ચૂક્યા હતા કે અમે તેમની સાથે શું વર્તન કર્યું, અને તેમના ઉદાહરણો આપી આપીને અમે તમને સમજાવી પણ ચૂક્યા હતા. તેમણે તેમની બધી ચાલો ચાલી જોઈ, પરંતુ તેમની દરેક ચાલનો તોળ અલ્લાહ પાસે હતો, જો કે તેમની ચાલો એવી ભયંકર હતી કે પર્વતો તેનાથી ખસી જાય. પછી હે નબી, તમે કદાપી એવું ન વિચારો કે અલ્લાહ ક્યારેય પોતાના રસૂલો સાથે કરેલા વાયદાઓ વિરુદ્ધ વર્તશે. અલ્લાહ જબરજસ્ત છે અને બદલો લેનાર છે. ડરાવો એમને એ દિવસથી જ્યારે ધરતી અને આકાશોને બદલીને કંઈ ના કંઈ બનાવી નાખવામાં આવશે, અને સૌ એક અને સર્વશક્તિશાળી અલ્લાહ સમક્ષ ઉઘાડા હાજર થઈ જશે. તે દિવસે તમે ગુનેગારોને જોશો કે સાંકળોમાં હાથ પગ જકડાયેલા હશે. ડામરના વસ્ત્રો પહેરેલા હશે અને આગના ભડકા તેમના ચહેરાઓ ઉપર છવાઈ રહ્યા હશે. આ એટલા માટે થશે કે અલ્લાહ દરેક વ્યક્તિને તેના કર્મનો બદલો આપે. અલ્લાહને હિસાબ લેતા વાર નથી લાગતી. આ એક સંદેશ છે સમગ્ર માનવજાત માટે, અને એટલા માટે આ મોકલવામાં આવ્યું છે કે તેમને આના દ્વારા ચેતવી દેવામાં આવે અને તેઓ જાણી લે કે હકીકતમાં ખુદા બસ એક જ છે, અને જે લોકો અક્કલમંદ છે ભાનમાં આવી જાય. સૂરે હિજ્ર. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલિફ લામ રા, આ આયતો છે અલ્લાહના ગ્રંથની અને સ્પષ્ટ કુરાનની.